શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 57મો. શ્રી નારાયણ ભગવાન કહે છે, હે દ્રઢવ્રતવાળા મુનિ, યોગને જાણનારા બુદ્ધિમાન યોગીઓએ સમાધિ યોગના 8 અંગો કહ્યા છે, તે અંગો અમે તમને અનુક્રમે કહીએ છીએ. તેમાં પ્રથમ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને 8મો સમાધિ અંગ મનાયેલું છે. આ 8 અંગો વડે સમાધિરૂપ અંગીની સિદ્ધિ થાય છે તે યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. હે મુનિ, તે 8 અંગોની મધ્યે પ્રથમના 5 અંગો સમાધિના બાહ્ય અંગો કહેલા છે અને પછીના ધારણા, ધ્યાન અને સમાધિ આ 3 અંગો અંતરંગ અંગો કહેલા છે. હવે 8 અંગોના લક્ષણો તેમના ફળની સાથે સંક્ષેપથી કહીએ છીએ. તેમાં યમ શબ્દની નિરુક્તિ સાથે તેની સંખ્યા કહેવા પૂર્વક તેના લક્ષણો પ્રથમ કહીએ છીએ. જે પોતાનું આચરણ કરે તેવા સાધકને હિંસાદિક પાપકર્મથી પાછા વાળી યોગમાં જ સ્થિર કરે તેને અહીં બુદ્ધિશાળી પુરુષો યમ કહે છે. હે રૂડાવ્રતવાળા મુનિ, તે યમો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ 5ની સંખ્યામાં છે. શરીર, વાણી અને મનથી પણ જીવ પ્રાણી માત્રને જે સદાયને માટે ક્લેશ ન ઉપજાવવો તેને અહિંસા કહેલી છે. ધર્મ અને અધર્મની સમીક્ષા કરીને પછીથી જ સર્વનું હિત કરનારું યથાર્થ વચન કહેવું તેને સત્ય કહેલું છે. પરંતુ કોઈ પણ જગ્યાએ પોતે સાચું બોલે ને કોઈ જીવ પ્રાણી માત્રનો દ્રોહ થાય તો તે સત્ય વચન પણ અધર્મ છે. તેથી ખોટું બોલીને પણ જીવ પ્રાણીની હત્યા આદિકનો દ્રોહ કે પીડા અટકી જાય તો તે અસત્ય વચન પણ ધર્મ જ છે. જે પદાર્થના માલિકે પોતાને અર્પણ નહીં કરેલા તેના ધન ધાન્યાદિ પદાર્થ માત્રને પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ બળાત્કારે ક્યારેય પણ ગ્રહણ ન કરવા તેને અસ્તેય કહેલું છે. યથાર્થપણે વસ્તુ વિચાર કરતા સ્ત્રીના શરીરને મળ, મૂત્ર, અસ્થિ, મજ્જા, લોહી, લીંટ અને પિત્ત ભરેલો કોથળો જાણી પોતાની સ્ત્રીના સંગનો પણ અષ્ટ પ્રકારે ત્યાગ કરવો તેને બ્રહ્મચર્ય કહેલું છે. તે બ્રહ્મની પ્રાપ્તિ કરાવે છે. એ જ રીતે સ્ત્રીએ પુરુષના શરીરનો વસ્તુ વિચાર કરી ત્યાગ કરવો, સ્વયં દોષદૃષ્ટિનો વિચાર કરી ત્યાગ કરેલા પદાર્થ માત્રનો જે સંગ્રહ ન કરવો તેને અપરિગ્રહ કહેલો છે. પૂર્વોક્ત 5 યમોને મધ્યે પોતાને સર્વત્ર સર્વ પ્રકારના વેરનો અભાવ થવો તે અહિંસાનું ફળ છે. દાનાદિ પુણ્યકર્મોથી ઉપાર્જન કરેલા સુકૃતોનું અક્ષયપણું એ સત્યનું ફળ મનાયેલું છે. જો અસત્ય બોલે તો છિદ્રવાળા ઘડામાંથી જેમ પાણી શ્રવી જાય તેમ અસત્ય ભાષણથી સુકૃતો શ્રવી જાય છે. તે ન શ્રવે એ જ તેનું સાચું ફળ છે. ભગવાનના ધામને વિશે અનેક પ્રકારના અમાયિક સુંદર દિવ્ય રત્નોની પ્રાપ્તિ થવી એ જ અસ્તેયનું સાચું ફળ છે. સામર્થ્યની પ્રાપ્તિ થવી અને શીઘ્ર યોગની સિદ્ધિ પ્રાપ્ત થવી એ બ્રહ્મચર્યનું ફળ છે. મનના વિક્ષેપનો નાશ થવો એ અપરિગ્રહનું ફળ છે. જો વસ્તુનો પરિગ્રહ હોય તો જ કોઈ ચોર ચોરી જશે એવા ભયના કારણે વારંવાર મનમાં વિક્ષેપ થાય છે. માટે જો પરિગ્રહ ન હોય તો વિક્ષેપ થતો નથી, એ જ અપરિગ્રહનું ફળ છે. આ પ્રમાણે 5 યમો કહ્યા અને તેનો ફળ કહ્યું છે. હવે નિયમોના લક્ષણો અને ફળ કહીએ છીએ. જે પોતાનું આચરણ કરે તેવા યોગીને માયિક વિષયની પ્રાપ્તિ માટે આચરવામાં આવતા કામ્યધર્મોમાંથી નિવૃત્તિ પમાડી મોક્ષની પ્રાપ્તિ માટે મોક્ષધર્મોમાં સ્થાપિત કરે તેને અહીં યોગ પ્રકરણમાં નિયમો કહેલા છે. તેમાં યોગ વિશારદોએ શૌચ, તપ, સંતોષ, સ્વાધ્યાય અને ઈશ્વર અર્ચન આ પાંચ નિયમો કહેલા છે. તે નિયમોની મધ્યે શૌચ બાહ્ય અને આંતર એમ બે પ્રકારનો છે. તેમાં બાહ્ય શૌચ શુદ્ધ માટી અને જળથી થાય છે, જ્યારે આંતર શૌચ સર્વત્ર ભાવશુદ્ધિથી થાય છે. કૃચ્છ્ર ચાંદ્રાયણાદિક વડે શરીરને શોષવું તથા ઇન્દ્રિયોની ભગવાનના સ્વરૂપમાં એકાગ્રતા સિદ્ધ કરવી તેને તપ કહ્યું છે. હે રૂઢિબુદ્ધિવાળા મુનિ, ઈશ્વર ઈચ્છાથી પ્રાપ્ત થયેલા અન્નાદિકથી ઇતર પદાર્થોની ઈચ્છાના ત્યાગરૂપ જે તુષ્ટિ, તેને બુદ્ધિમાન પુરુષોએ સંતોષ કહ્યો છે. હંમેશા ભક્તિભાવપૂર્વક પોતાની શક્તિ પ્રમાણે ઉપનિષદાદિ ગ્રંથોનો અથવા શ્રીમદ ભાગવતાદિ ભક્તિશાસ્ત્રોનો પાઠ કરવો તેને સ્વાધ્યાય કહે છે. નિરંતર મનથી શ્રીહરિનું ચિંતવન કરવું, વાણીથી સ્તુતિ કરવી અને પુષ્પાદિકથી પૂજા કરવી તેને ઈશ્વર અર્ચન કહેલું છે. અંતઃકરણની શુદ્ધિ, ખેદનો અભાવ એવી માનસિક પ્રીતિ, ઇન્દ્રિયોનો નિગ્રહ અને આત્મદર્શનની યોગ્યતા આ શૌચનું ફળ છે. નેત્ર આદિક ઇન્દ્રિયો અને બુદ્ધિ આદિક અંતઃકરણની શુદ્ધિ થવી તથા પાપનો નાશ થવો એ તપનું ફળ છે. પોતાના અંતરમાં આત્મા પરમાત્માના દર્શનજન્ય સર્વોત્તમ સુખના આનંદનો અનુભવ થવો એ સંતોષનું ફળ છે. દાન દેવારૂપ સાક્ષાત ઇષ્ટદેવની પ્રસન્નતા એ સ્વાધ્યાયનું ફળ છે અને સમાધિની તત્કાળ સિદ્ધિ પ્રાપ્ત થવી તે ઈશ્વર અર્ચનનું ફળ છે. યોગી પુરુષ યોગની સિદ્ધિ માટે જે મૃગચર્મ, દર્ભ વગેરે પર બેસે છે તેને આસન કહે છે, અથવા સ્વસ્તિક આદિકથી જે બેસવું તેને પણ આસન કહેલું છે. આસન એ યોગનું ત્રીજું અંગ કહેલું છે. યોગને જાણનારા યોગીઓએ સ્વસ્તિકાદિ બહુ પ્રકારના આસનો કહેલા છે. તેમાં 84 આસનો યોગીઓના મુખ્ય કહેલા છે, તેમાંથી 30 આસનો અને તેમાંથી પણ 14 આસનો મુખ્ય છે તેની અમે સમજ આપીએ છીએ. તેમાં સ્વસ્તિક, ગોમુખ, વીર, યોગ, પદ્મ, કુક્કુટ, કુર્મ, ધનુષ, મયુર, પશ્ચિમ તાનક, શબ, સિદ્ધ, સિંહ અને ભદ્ર આ 14 આસનો છે. તેના લક્ષણો પણ ક્રમશઃ તત્વપૂર્વક કહીએ છીએ. યોગ સાધકે બે પગના તળિયાઓને બંને બાજુ જાનું અને ઉરુના મધ્યભાગે મૂકી સરળપણે બેસવું તેને સ્વસ્તિકાસન કહ્યું છે. જમણી બાજુના ભાગમાં ડાબા પગની ઘૂંટી મૂકીને અને ડાબી બાજુના ભાગમાં જમણા પગની ઘૂંટી મૂકીને બેસવું આ આસન ગૌમુખાકૃતિ જેવું થતું હોવાથી ગૌમુખાસન કહેલું છે. એક સાથળ ઉપર એક પગ મૂકી બીજા પગ ઉપર એ સાથળ મૂકવું તેને વિરાસન કહેલું છે. તે સુખેથી થઈ શકે તેવું છે. ડાબી અને જમણી ઘૂંટીથી વિપરીત ક્રમે ગુદાને રૂંધી અચળપણે બેસવું તેને યોગાસન કહેલું છે. ડાબા સાથળ ઉપર જમણો પગ અને જમણા સાથળ ઉપર ડાબો પગ મૂકીને લોમ અને વિલોમના ક્રમથી પાછળ પસારેલા હાથથી પગના અંગૂઠાને પકડવા તેને પદ્માસન કહેલું છે. પૂર્વોક્ત પદ્માસનમાં પાછળ પ્રસારેલા હાથથી ગ્રહણ કરેલા પગના અંગૂઠાને છોડીને કેવળ પદ્માસન બાંધેલું રાખી ઢીંચણ અને સાથળના મધ્યમાર્ગમાંથી બે હાથને ભૂમિ ઉપર સ્થાપન કરવા, પછી પૃથ્વીથી નિતંબના ભાગને અદ્ધર કરી લટકાવી રાખવો તેને કુક્કુટાસન કહેલું છે. કુક્કુટાસનમાં પૃથ્વી પર સ્થાપન કરેલા બંને હાથના તળિયા છોડીને એ જ કુક્કુટાસનમાં બેઠા બેઠા ઢીંચણ અને સાથળના મધ્યભાગમાં સ્થાપન કરેલા બંને હાથથી ડોકને પકડી કાચબાની પેઠે ઊંચા થવું તેને ઉત્તાન કુર્માસન કહેલું છે. ડાબા સાથળના મૂળમાં જમણા પગને મૂકી ઢીંચણથી બહાર વીંટેલા જમણા હાથથી જમણા ઢીંચણ ઉપર મૂકેલા ડાબા પગના અંગૂઠાને પકડે અને ડાબા હાથના અગ્રભાગથી ડાબા કાનની બુટ્ટીને પકડે તેને ધનુરાસન કહેલું છે. આ આસન પેટના રોગોનો નાશ કરે છે, કુંડળીને જાગૃત કરે છે અને અંગોને સ્થિર કરે છે. તેથી મુનિઓએ આ આસનને સ્થિરતા માટે માન્ય કરેલું છે. બે હાથના તળાથી ભૂમિને અવલંબી નાભિના ડાબા જમણા ભાગને કોણી ઉપર સ્થિર કરી તે કોણી ઉપર દંડની માફક શરીરને નિશ્ચળ લંબાવી સ્થિર રહેવું તેને મયુરાસન કહેલું છે. આ આસન પેટના રોગોનો નાશ કરે છે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે, અજાણતા ખવાઈ ગયેલા ઝેરને અને ન પચી શકે તેવા ખવાયેલા અન્નને પચાવી નાખે છે. બંને પગને દંડની પેઠે લાંબા કરી તે પગના બંને અગ્રભાગને બંને હાથથી ગ્રહણ કરી બંને સાથે જોડેલા કે નહીં જોડેલા ઢીંચણ ઉપર મસ્તકને મૂકવું તેને પશ્ચિમ તાનકાસન કહેલું છે. આ આસન પવનને પશ્ચિમ દ્વાર તરફ ગતિવાળો કરે છે, જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે અને પેટની સ્થૂળતાને ઘટાડી કૃશ કરે છે. ભૂમિ ઉપર શબની જેમ ચત્તા સૂઈ રહેવું તેને શબાસન કહે છે. આ આસન સમગ્ર આસનો કરવાથી લાગેલા થાકને દૂર કરે છે અને ચિત્તને વિશ્રાંતિ આપે છે. ડાબા પગની પેનીથી લિંગના નીચેના ભાગે રહેતી શિવની નામની નાડીને દબાવીને ડાબી ઘૂંટી ઉપર જમણી ઘૂંટી મૂકે આને સિદ્ધાસન કહેલું છે. આ આસન સર્વે આસનમાં શ્રેષ્ઠ છે અને સર્વ પ્રકારના રોગોનો નાશ કરે છે. આ આસનને કોઈ વજ્રાસન અને કોઈ મુક્તાસન ને કોઈ ગુપ્તાસન કહે છે. વૃષણની નીચે રહેલી શિવની નાડીના બે પડખામાં ઘૂંટી મૂકવી, તેમાં ડાબા ભાગમાં જમણી ઘૂંટી મૂકવી અને જમણા ભાગમાં ડાબી ઘૂંટી મૂકવી, પછી પૂર્વના ભાગમાં વિસ્તારેલા આંગળીઓવાળા બંને હાથને ઢીંચણ ઉપર મૂકીને મુખ પહોળું કરી નાસિકાના અગ્રભાગને જોતા રહેવું તેને સિંહાસન કહેલું છે. તે યોગીઓને ઈચ્છિત સિદ્ધિ આપે છે. વૃષણની નીચે રહેલી શિવની નાડીના બંને પડખામાં પૂર્વોક્ત પ્રકારે જ ઘૂંટીને મૂકી પાછળ રાખેલા બે હાથ વડે બે પગને પકડે તેને ઉત્તમ ભદ્રાસન કહેલું છે. આવા તો અનેક પ્રકારના આસનો યોગશાસ્ત્રના વિશારદોએ કહેલા છે. તે સર્વે આસનોને મધ્યે જે આસન પોતાને સ્થિર સુખ આપનારું થાય તે એક જ આસન યોગાભ્યાસને સમયે ગ્રહણ કરવું. આસનના પરિશ્રમથી ઉપજેલા પરસેવા વડે અંગોનું મર્દન કરવું, તેથી પરસેવાના જળને પાછો અંગમાં જ પ્રવેશ કરાવી દેવો, પરંતુ પવન કે વસ્ત્રોથી તેને દૂર ન કરવો. તેનાથી અંગોની દ્રઢતા વધે છે અને શરીર હલકું થાય છે. ભૂખ, તરસ, ઠંડી, ગરમી આદિ સર્વે દ્વંદ્વો સહન કરવાની શક્તિ, શરીર સંબંધી રોગોનો નાશ અને પ્રાણાયામમાં અધિકારીપણું પ્રાપ્ત થવું આ સર્વે આસનો કરવાનું ફળ છે. હે મુનિ, આ કહેલા આસનો યોગ સાધકને જ્યારે સિદ્ધ થાય ત્યારે ગુરુએ બતાવેલા માર્ગ પ્રમાણે નાડીશોધન ક્રિયાનો અભ્યાસ કરવો. તે વિના પ્રાણાયામ સિદ્ધ થતો નથી. મળ ભરેલી નાડીઓના અંતરંગ ભાગે યોગીની ઈચ્છા પ્રમાણે વાયુનો સંચાર થતો નથી, તેથી નાડીશોધનની ક્રિયા અવશ્ય કરવી. તેમાં ધૌતી, બસ્તી, નીતિ, ત્રાટક, નવળી અને કપાલભાતી ઇત્યાદિ પ્રમુખ ક્રિયાઓ કહેલી છે. તે ધૌતી આદિક ક્રિયાઓના પોતાના અંતરફળ સાથેના લક્ષણો કહીએ છીએ. ચાર આંગળ પહોળા શ્વેત વસ્ત્રના પટ્ટાને ધીરે ધીરે ગળતા જવો અને ફરી તેને ઉદગારથી ધીરે ધીરે બહાર કાઢવો તેને ધૌતી ક્રિયા કહેલી છે. તે ક્રિયા કાશ, શ્વાસ, કફ આદિક રોગને નાશ કરનારી છે. નાભિબુડે તેટલા જળમાં ઊભા રહીને ગુદા દ્વારા જળને અંદર ખેંચીને નાભિથી નીચેના પ્રદેશને પ્રક્ષાલન કરી વળી ગુદા માર્ગેથી જ જળને બહાર કાઢી નાખવું તેને બસ્તી ક્રિયા કહી છે તે સમસ્ત રોગનો નાશ કરે છે. શિશ્ન ઇન્દ્રિયથી જળને અંદર આકર્ષી ફરી તેને ત્યાંથી જ બહાર કાઢવું અથવા ગુદા દ્વારા બહાર કાઢવું તેને પણ બસ્તી કહી છે. વળી મુખ દ્વારા પાણી પીને એ પાણીને ગુદા દ્વારા બહાર કાઢવું તેને બુદ્ધિમાન યોગી પુરુષોએ શંખ પ્રક્ષાલન બસ્તી કહી છે. વળી પ્રથમ મુખ દ્વારા જળ પીને ફરી મુખ દ્વારા જ ઉલટી કરીને કાઢી નાખવો તેને નાડી શોધન કરનારી ગજકર્ણી નામની બસ્તી ક્રિયા કહેલી છે. નાસિકાના છિદ્ર વાટે કોમળ કપાસના દોરાને પ્રવેશ કરાવીને મુખ વાટે આકર્ષણ કરી બહાર કાઢવો. આ દોરો એક વેંત માત્રનો હોવો જોઈએ. આ નીતિ ક્રિયા કહેલી છે તે નેત્ર અને મસ્તકના રોગનો નાશ કરે છે અને દિવ્ય દ્રષ્ટિ આપે છે. જ્યાં સુધી અશ્રુ પડે ત્યાં સુધી એક સૂક્ષ્મ લક્ષ્યને સ્થિર દ્રષ્ટિથી જોઈ રહેવું તેને ત્રાટક કહે છે. આ ત્રાટક નેત્રના રોગનો વિનાશ કરે છે તથા આળસ તંદ્રાને પણ હરે છે. યોગ સાધક ખભાને નમતા રાખી સવ્ય અને અપસવ્યના ક્રમથી પેટને અતિ તીવ્ર વેગથી ભમાવે તે નવલી ક્રિયા કહેલી છે. તે વાત પિત્ત કફ અને મંદાગ્નિ આદિક અનેક પ્રકારના દોષોની નિવૃત્તિ કરે છે. ધમણની પેઠે અતિ વેગથી વાયુને નાસિકાથી બહાર કાઢવો ને વળી નાસિકાથી અંદર પ્રવેશ કરાવવો આ ક્રિયાને કપાલભાતિ કહેવામાં આવે છે. આ ક્રિયા કફ આદિક દોષોનો વિનાશ કરનારી અને યોગી પુરુષોને બહુ માન્ય છે. હે મુનિ, આ ક્રિયાઓ કરવાથી યોગ સાધકની નાડીઓ શુદ્ધ થાય છે અને શરીર કૃશ થાય છે અને તે શરીરમાં કાંતિ ઉત્પન્ન થાય છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, ઓંકારના ધ્વનિનું શ્રવણ થાય છે તથા આરોગ્ય અને ઈચ્છાનુસાર પ્રાણવાયુને ધારણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે નાડીઓને શુદ્ધ કરી પ્રાણાયામનો અભ્યાસ કરવો, કારણ કે જો પ્રાણવાયુ ચંચળ હોય તો ચિત્ત પણ ચંચળ હોય છે અને પ્રાણવાયુ નિશ્ચળ હોય તો ચિત્ત નિશ્ચળ થાય છે. તેથી ચિત્તની નિશ્ચળતા માટે પ્રાણાયામનો અભ્યાસ અવશ્ય કરવો. સ્વસ્થ ચિત્તવાળા યોગ સાધકે દ્રઢ આસનનો આશ્રય કરી ગુરુએ કહેલા ક્રમ પ્રમાણે ધીરે ધીરે પ્રાણાયામ કરવો. હે મુનિ, પ્રાણાયામ શબ્દનો અર્થ કહીએ છીએ શરીરના અંદર ભાગમાં વર્તતો વાયુ. પ્રાણ શબ્દથી કહેલો છે તેનો નિગ્રહ કરવો તેને આયામ કહેવામાં આવે છે. તેથી તેને પ્રાણાયામ કહેવામાં આવે છે. આ પ્રાણાયામ સગર્ભ અને અગર્ભ એમ બે પ્રકારનો કહેલો છે, જેમાં પ્રણવાદી મંત્રના જપ સહિત ભગવાનનું ધ્યાન કરવામાં ન આવે તે પ્રાણાયામ અગર્ભ કહેલો છે અને જપ ધ્યાન સહિતના પ્રાણાયામને સગર્ભ કહેલો છે. શ્રેષ્ઠ યોગીઓએ કેવળ અગર્ભ પ્રાણાયામથી સગર્ભ પ્રાણાયામને શ્રેષ્ઠ કહેલો છે, કારણ કે તેનો અભ્યાસ કરે તો યોગની સિદ્ધિ તત્કાળ થાય છે. આ બંને પ્રકારનો પ્રાણાયામ પૂરક, રેચક, કુંભક અને શૂન્યક એમ ચાર પ્રકારનો કહેલો છે. તેના લક્ષણો કહીએ છીએ, તેને તમે સાંભળો. જે રીતે મુખમાં ધારણ કરેલા નાળથી જળ ખેંચાય છે તેમ નાસિકા દ્વારા વાયુને અંદર આકર્ષવો તેને પૂરક કહેવાય છે. આકર્ષણ કરેલા વાયુને બહારના ભાગમાં ખાલી કરીને હૃદયાકાશને શૂન્ય કરવો તેને યોગશાસ્ત્રના વિશારદોએ રેચક કહ્યો છે. દ્રઢ સ્થિતિવાળો યોગી ઉચ્છ્વાસને અને નિઃશ્વાસને રોકી જળ ભરેલા પૂર્ણ કુંભની જેમ સ્થિર રહે છે તે પ્રાણાયામને કુંભક કહેલ છે. હે બ્રહ્મન, બુદ્ધિમાન પુરુષોએ આ કુંભક પ્રાણાયામને બે પ્રકારનો કહેલો છે. તેમાં એક આભ્યંતર કુંભક અને બીજો બાહ્ય કુંભક કહેવાય છે. ગુદાના સ્થાનમાં રહેલા મૂલાધાર ચક્રમાં પ્રાણનો નિરોધ કરવો તેને આભ્યંતર કુંભક જાણવો. અને નાભિના સ્થાનમાં રહેલા અનાહત ચક્રમાં અપાનનો નિરોધ કરવો, તેને બાહ્યકુંભક જાણવો. પૂર્વોક્ત ત્રણેય પ્રકારના પ્રાણાયામોને મધ્યે પૂરક ધીરે ધીરે 16 પ્રણવ મંત્રોથી કરવો, રેચક 32 પ્રણવ મંત્રોથી અને કુંભક 64 પ્રણવ મંત્રોથી કરવો, અથવા યોગીએ વિષ્ણુ ગાયત્રી મંત્રનો પાઠ કરતા આળસ છોડી પ્રાણાયામ કરવો. અહીં મંત્રના સ્થાને ભગવાનનું નામ પણ લઈ શકાય છે. જમણી નાસિકાના પુટમાં પિંગલા નાડી રહેલી છે અને ડાબી નાસિકાના પુટમાં ઈડા નાડી રહેલી છે. તેમાં પિંગલા નાડીમાં સૂર્ય અને ઈડામાં ચંદ્ર રહેલ છે. તે બંને નાડીઓને મધ્યે સુષુમણા નાડી રહેલી છે, તેમાં અગ્નિ રહેલો છે. હવે પ્રાણાયામ કરવાનો અનુક્રમ કહીએ છીએ. ડાબી નાસિકાની ઈડા નાડીથી પૂરક કરી કુંભક કરવો, પછી જમણી નાસિકાની પિંગલા નાડીથી ધીરે ધીરે રેચક કરવો, અથવા યોગના સાધકે પિંગલા નાડીથી પૂરક કરવો ને કુંભક કરી ઈડા નાડીથી રેચક કરવો. યુક્તિપૂર્વક પોતાની શક્તિ પ્રમાણે ધીરે ધીરે કરેલા પ્રાણાયામથી યોગીનો રોગ નાશ થાય છે અને યોગની સિદ્ધિ થાય છે. જો કહેવા પ્રમાણે કરવામાં ન આવે ને વિપરીત કરે તો રોગનો ઉદ્ભવ થાય છે ને સિદ્ધિ ક્યારેય થતી નથી. પ્રાતઃકાળે, મધ્યકાળે, સાયંકાળે અને અર્ધરાત્રિએ આ 4 વારમાં પ્રત્યેક વખતે ધીરે ધીરે 20-20 કુંભક કરે, એમ આગળ વધતા 80 વાર કુંભક કરવા, 5, 10, 15 એમ ઉત્તરોત્તર અભ્યાસ વધારતા જઈ 80ની સંખ્યા સુધી કુંભક કરવા, પરંતુ એક દિવસમાં 80 કરવાનું સાહસ કરવું નહીં. પ્રાણાયામ સિદ્ધિમાં જો કનિષ્ઠ સ્થિતિ હોય તો સાધકને પરસેવો છૂટે, મધ્યમ સ્થિતિમાં કંપારી છૂટે અને ઉત્તમ સ્થિતિમાં વારે વારે ઉત્થાન થાય, અર્થાત આસનથી ઉપર ઉઠી જવાય. હે મુનિ, બહાર રહેલા વાયુનો સ્વીકાર ન કરવો અને અંદરના વાયુનો ત્યાગ ન કરવો, તેને શૂન્યક પ્રાણાયામ જાણવો. આ પ્રાણાયામ યોગીજનોને પ્રસિદ્ધ શૂન્ય વેદ નામનો પ્રથમ ભૂમિકારૂપ મનાયો છે. હે રૂઢાવ્રતવાળા મુનિ, ધારણામાં મનની યોગ્યતા પ્રાપ્ત થાય તેને યોગને જાણનારા મુનિઓએ પ્રાણાયામ કરવાનું ફળ કહ્યું છે. આ શૂન્યક પ્રાણાયામનું પૂરક આદિ કરતાં અધિકપણું કહેલું છે. તે અધિકપણું શું છે તે અમે તમને કહીએ છીએ. તે અધિકપણું શૂન્યક પ્રાણાયામથી અતિરિક્ત બીજું કોઈ પણ યોગનું અંગ નથી, કારણ કે આ એક જ પ્રાણાયામની સિદ્ધિમાં તેમને નાદરૂપી બ્રહ્મને વિશે પરબ્રહ્મના સુખની અનુભૂતિ થાય છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતા શ્રીહરિએ અષ્ટાંગ યોગમાં પહેલા યમાદિ 4ના લક્ષણોનું નિરૂપણ કર્યું. એ નામે 57મો અધ્યાય પૂર્ણ થયો.